શ્રીમદ દેવી ભાગવત સ્કંદ નવમો અધ્યાય અગિયારમો ગંગાની ઉત્પત્તિનો વિસ્તૃત પ્રસંગ નારદજીએ કહ્યું. વેદ વેતાઓમાં શ્રેષ્ઠ ભગવાન પૃથ્વીદેવીનું પરમ મનોહર ઉપાખ્યાન મેં સાંભળ્યું. હવે આપ ગંગાજીની કથા કહેવાની કૃપા કરો. પ્રભુ સુરેશ્વરી વિષ્ણુરૂપા અને સ્વયં વિષ્ણુપદી નામથી પ્રસિદ્ધ ગંગાજી સરસ્વતીના શ્રાદ્ધથી ભારતખંડમાં કઈ રીતે અને ક્યાં યુગમાં પધાર્યા, કોની પ્રાર્થના અને પ્રેરણાથી તેમને અહીં આવવું પડ્યું, પાપનો નાશ કરનારા પવિત્ર અને પુણ્યપ્રદ પ્રસંગ હું સાંભળવા ઈચ્છું છું. ભગવાન નારાયણ કહે છે, નારદ, સૂર્યવંશમાં સગર નામના એક રાજા હતા. તેમને વૈદર્ભી અને શૈબ્યા નામની બે રાણીઓ હતી. શૈબ્યા રાણીએ એક પુત્રને જન્મ આપ્યો, તેનું નામ અસમજસ હતું. તેમની બીજી પત્ની વૈદર્ભીએ પુત્રની ઈચ્છાથી શંકર ભગવાનની ઉપાસના કરી. શંકર ભગવાનના વરદાનથી તે પણ ગર્ભવતી થયા. પૂરા 100 વર્ષ પસાર થઈ ગયા પછી ગર્ભમાંથી એક માંસ પિંડની ઉત્પત્તિ થઈ. તે જોઈને રાણી ખૂબ દુઃખી થયા. તેમણે ભગવાન શંકરનું ધ્યાન કર્યું ત્યારે બ્રાહ્મણના વેશમાં આવેલા શંકર ભગવાને તે માંસપિંડના 60,000 ભાગ કર્યા. તે બધા 60,000 પુત્ર થઈ ગયા. તે બધા જ અત્યંત બળવાન, પરાક્રમી અને ગ્રીષ્મ ઋતુના મધ્યાહનના સૂર્ય જેવી કાંતિવાળા હતા. પરંતુ તે બધા જ તેજસ્વી સગર પુત્રો કપિલ મુનિના શ્રાપથી બળીને ભસ્મ થઈ ગયા. આ દુઃખદ સમાચાર સગરમાં દુઃખદ સમાચારથી સગર રાજા અત્યંત દુઃખી થઈ રડવા લાગ્યા અને પછી ઘરનો ત્યાગ કરીને જંગલમાં ચાલ્યા ગયા. ત્યારે તેમના પુત્ર અસમજસે ગંગાજીને પૃથ્વી પર લાવવા માટે ઘણા સમય સુધી તપ કર્યું. છેવટે તેઓ મૃત્યુના મુખમાં ચાલ્યા ગયા. અસમજસના પુત્રનું નામ અંશુમાન હતું. તેમણે પણ લાંબા સમય સુધી ગંગાજીને લાવવા માટે તપ કર્યું અને તે પણ મરણ પામ્યા. અંશુમાનના પુત્ર ભગીરથ થયા. ભગીરથજી ભગવાનના પરમ ભક્ત વિદ્વાન શ્રી હરિમાં અચળ શ્રદ્ધા ધરાવનાર ગુણવાન અને વૈષ્ણવ હતા. ગંગાજીને લાવવાનો નિશ્ચય કરીને તેમણે ઘણા સમય સુધી તપ કર્યું. છેવટે ભગવાન શ્રી કૃષ્ણે તેમને દર્શન આપ્યા. દ્રિભુજ સ્વરૂપે પ્રગટેલા ભગવાનના શ્રી વિગ્રહમાં કરોડો સૂર્ય જેવું તેજ હતું. તેમણે હાથમાં મુરલી ધારણ કરેલી હતી. કિશોર અવસ્થા હતી. તેઓ ગોપના વેશમાં પધાર્યા હતા. ક્યારેક તેમના દર્શન ગોપ સુંદરી રાધાજીના રૂપમાં પણ થાય છે. ભક્તો પર કૃપા કરવા માટે જ તેમણે આવું રૂપ લીધું હતું. નારદ, ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ છે. તેઓ ગમે તે રૂપ લઈ શકે છે. ભગવાન પ્રગટ થયા ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને શિવજી વગેરે તેમની સ્તુતિ કરતા હતા અને મુનિઓ નતમસ્તકે તેમની સામે ઊભા હતા. સદા નિર્લેપ, સર્વના સાક્ષી, નિર્ગુણ, પ્રકૃતિથી પર તથા ભક્તો પર અનુગ્રહ કરવાવાળાએ ભગવાન શ્રી કૃષ્ણનું મુખમંડળ હાસ્યથી છલકાતું હતું. વિશુદ્ધ ચિન્મય વસ્ત્ર તથા દિવ્ય રત્નોથી બનેલા આભૂષણો તેમના શ્રી વિગ્રહ પર શોભી રહ્યા હતા. તેમના દિવ્ય રૂપના દર્શન કરીને ભગીરથ મહારાજે વારંવાર પ્રણામ કર્યા અને સ્તુતિ કરી. ત્યારે સહજમાં ભગવાને ભગીરથજીને વરદાન આપી દીધું. તેઓની ઈચ્છા હતી કે મારા પૂર્વજો 60,000 સગર પુત્રને મુક્તિ મળે. પછી આનંદપૂર્વક તેમણે ભગવાનની સ્તુતિ કરી. ભગવાન શ્રી હરિએ ગંગાજીને કહ્યું, સુરેશ્વરી, તમે સરસ્વતીના શ્રાપથી અત્યારે ભારતખંડમાં જાઓ અને મારી આજ્ઞા પ્રમાણે સગરના બધા પુત્રોને પવિત્ર કરો. તમારો સ્પર્શ થવાથી વાયુના સંયોગ દ્વારા તે બધા રાજકુમારો મારા ધામમાં ચાલ્યા જશે. તે બધા જ મારા જેવા જ શરીરધારી બની દિવ્ય રથ પર બેસશે. તેમને મારા પાર્ષદ થવાનો સુયોગ પ્રાપ્ત થશે. આદિ વ્યાધિથી તેઓ સદા મુક્ત રહેશે. તેમના પૂર્વજન્મના બધા જ પાપ સમાપ્ત થઈ જશે. વેદોમાં કહેવાયું છે કે ભારતખંડમાં મનુષ્યોએ કરેલા કરોડો જન્મોના પાપ ગંગાજીના સ્પર્શવાળા વાયુથી નષ્ટ થઈ જશે. સ્પર્શ અને દર્શન કરતા ગંગાજીમાં મુશળ એટલે ગંગાને પ્રણામ કરીને પ્રવેશ કરીએ અને નિશ્રેષ્ઠ થઈને એટલે કે હાથ પગ ચલાવ્યા વગર શાંત ભાવથી સ્નાન કરી લે, આને મુસળ સ્નાન કહે છે. સ્પર્શ અને દર્શન કરતા ગંગાજીમાં મુસળ સ્નાન કરવાથી 10 ગણું પુણ્ય મળે છે. સામાન્ય દિવસોમાં પણ સ્નાન કરવાથી મનુષ્ય અનેક જન્મોના પાપ મનુષ્યના અનેક જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. વિશેષ પર્વો તથા ખાસ તિથિઓમાં સ્નાન કરવાથી વિશેષ ફળ મળે છે. ખાસ કરીને ચંદ્રગ્રહણ સમયે સ્નાન કરવાથી કરોડ ગણું ફળ મળે છે. સૂર્યગ્રહણમાં એથી 10 ગણું વધારે ફળ મળે છે અને અર્ધોદય કાળે સ્નાન કરવાથી 100 ગણું પુણ્ય મળે છે. ચતુર્માસની પૂનમના સ્નાનથી અનંત ગણું પુણ્ય મળે છે, પુણ્ય થાય છે. નારદ આ પ્રમાણે ગંગાજી અને ભગીરથ રાજાની સામે કહીને દેવેશ્વર ભગવાને પોતાની વાણીને વિરામ આપ્યો ત્યારે ગંગાજીએ ભક્તિપૂર્વક અત્યંત દીન ભાવે ભગવાનને કહ્યું. ગંગાજી બોલ્યા, નાથ, સરસ્વતીનો શ્રાપ મારા માથા પર છે જ. આપની આજ્ઞા પ્રમાણે આપની આજ્ઞા પણ થઈ છે અને આ ભગીરથ મહારાજે એ માટે તપ પણ કર્યું છે, તેથી હવે હું ભારત ખંડમાં જાઉં છું. પરંતુ પ્રભુ, ત્યાં જવાથી અનેક પાપીજનો પોતાના પાપ ગમે તે રીતે મારા પર નાખશે, મારામાં ધોશે, ત્યારે બધા મારી પાસે આવેલા પાપ નષ્ટ કઈ રીતે થશે, તેનો ઉપાય તો જણાવો. દેવેશ, મારે ભારત વર્ષમાં કેટલો સમય રહેવું પડશે અને મને આપના ચરણમાં આવવાનું સૌભાગ્ય ક્યારે પ્રાપ્ત થશે? પ્રભુ, આપ સર્વના અંતર્યામી છો, આપનાથી કોઈ વાત છુપી નથી. સર્વજ્ઞ પ્રભુ, મારા અંતકરણમાં બીજી જે કામનાઓ રહેલી છે તે પણ પૂરી કરવાનો ઉપાય બતાવવાની કૃપા કરો. શ્રી ભગવાન બોલ્યા, સુરેશ્વરી, ગંગે, હું તમારા બધા વિચારોને જાણું છું. તમે નદી રૂપે ભારત ખંડમાં જશો અને મારા અંશ રૂપ સમુદ્ર તમારા પતિ થશે. ભારત ખંડમાં સરસ્વતી વગેરે જેટલી પણ નદીઓ હશે તે બધામાં સમુદ્ર માટે તમે જ વધારે સૌભાગ્યશાળી મનાશો. દેવોના ઈશ્વરે કળિયુગના 5000 વર્ષ સુધી તમારે સરસ્વતીના શ્રાપથી ભારત ખંડમાં રહેવાનું છે. દેવી, તમે લક્ષ્મી રૂપા રસિક છો અને મારું જે સ્વરૂપ તે સમુદ્ર રસિક રાજ છે. તમારો તેમની સાથે એકાંતમાં નિરંતર પ્રિય સંગમ થશે. ભારતના બધા જ લોકો ભગીરથ રાજા દ્વારા રચિત સ્તોત્રથી તમારી સ્તુતિ કરશે અને તમારી ભક્તિ સાથે પૂજા કરશે. કણવ શાખામાં જણાવ્યા પ્રમાણે તમારું ધ્યાન કરીને લોકો તમારી પૂજા કરશે. જે તમારી સ્તુતિ અને પ્રણામ કરશે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ સુલભતાથી પ્રાપ્ત થશે. ભલે 100 યોજન દૂરથી પણ ગંગા ગંગા નામનું ઉચ્ચારણ કરતા સ્નાન કરશે તો બધા પાપથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં જશે. 1000 વ્યક્તિઓના સ્નાનથી જે પાપ તમારી પાસે આવશે તે ભગવતી જગદંબાના ભક્તોના સ્પર્શથી નાશ થઈ જશે. 1000 પાપી જીવોના મુર્દાનો સ્પર્શ એ ખરેખર પાપ સમૂહ છે, પરંતુ દેવીના મંત્રનું અનુષ્ઠાન કરવાવાળા પુણ્યાત્મા પુરુષો પણ આપના પવિત્ર જળમાં સ્નાન કરશે. તે તેમના સ્નાનથી તમારી પાસે આવેલું બધું પાપ નષ્ટ થઈ જશે. દેવી, પવિત્ર ભારત ખંડમાં જ તમે રહેશો તો પાપનો નાશ કરનારા સ્થાનમાં સરસ્વતી વગેરે અનેક પવિત્ર નદીઓ તમને સહયોગ કરશે. જ્યાં તમારા ગુણોનું કીર્તન થશે તે સ્થાન તીર્થ થઈ જશે. તમારી રજના સ્પર્શ માત્રથી પાપી જીવો પવિત્ર બની જશે અને એ રજગણોની સંખ્યા હશે તેટલા વર્ષો સુધી તે દેવીના લોકમાં નિવાસ કરવા માટે અધિકારી ગણાશે. દેવી, જે ભક્તિ અને જ્ઞાનપૂર્વક મારું નામ સ્મરણ કરતા કરતા દેહ ત્યાગ કરે છે તે સીધા મારા ધામમાં જાય છે અને ત્યાં પાર્ષદ રૂપે દીર્ઘકાળ સુધી રહે છે. તે અસંખ્ય પ્રાકૃતિક પ્રલયનો સાક્ષી બની રહે છે. મૃત વ્યક્તિનું સબ મોટા પુણ્યના પ્રભાવે જ આપના જળમાં આવે છે. જેટલા દિવસ સુધી તેના એક એક હાડકા આપનામાં રહે છે તેટલા સમય સુધી તે વૈકુંઠમાં નિવાસ કરે છે. જો કોઈ અજ્ઞાની વ્યક્તિ તમારા જળનો સ્પર્શ કરીને પ્રાણ છોડે છે તો તેને હું સાલોક્ય પદ આપું છું. બ્રહ્માના આયુષ્ય સુધી તે ત્યાં રહી શકે છે. કોઈ તીર્થમાં દેહ ત્યાગ કરે અથવા ઘરમાં તમારા સ્મરણના પ્રભાવથી સારૂપ્ય પદનો અધિકારી તે જીવ એવો શક્તિશાળી બની જાય છે કે તે ત્રિલોકને પણ પવિત્ર કરી શકે છે. જેના પરિવારના લોકો મારા ભક્ત છે તે ભલે પશુ વગેરે યોનિમાં કેમ ન હોય તે સર્વોત્તમ રત્ન નિર્મિત વિમાનમાં બેસીને ગોલોક ધામમાં જાય છે. મુનિવર આ પ્રમાણે ગંગાજીને કહીને ભગવાન શ્રી હરિએ ભગીરથ રાજાને કહ્યું, રાજન તમે ગંગાજીની ભક્તિ ભાવથી સ્તુતિ અને પૂજા કરો. ભગીરથ રાજાએ ભગવાનના કહેવાથી કૌથુમી શાખામાં કહેલા ધ્યાન અને સ્તોત્રથી ગંગાજીની પૂજા કરી. ત્યાર પછી તેમણે પરમ પ્રભુ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણને વારંવાર પ્રણામ કર્યા. ત્યાર પછી ભગીરથ રાજા અને ગંગાજીએ નિર્ધારિત સ્થાને જવા માટે યાત્રા શરૂ કરી અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. નારદજીએ પૂછ્યું, વેદજ્ઞોમાં પ્રમુખ હે પ્રભુ, ક્યાં ધ્યાન સ્તોત્રથી તથા ક્યાં પૂજાક્રમથી ભગીરથ રાજાએ ગંગાજીની પૂજા કરી હતી આ મને સ્પષ્ટ રીતે કહેવાની કૃપા કરો. શ્રી ભગવાન કહે છે, નારદ ભગીરથ રાજાએ નિત્ય ક્રિયા પછી સ્નાન કર્યું, વસ્ત્ર અને ઉપવસ્ત્ર ધારણ કર્યા, ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને ભક્તિપૂર્વક તેમણે ગણેશ, સૂર્ય, અગ્નિ, વિષ્ણુ, શિવ અને ભગવતી શિવા આ છ દેવતાઓનું પૂજન કર્યું. આ દેવતાઓના પૂજનથી તેઓ ગંગાજીની પૂજા કરવા માટે અધિકારી બન્યા. નારદ વિઘ્નો દૂર કરવા માટે ગણેશજી, આરોગ્ય માટે સૂર્યનારાયણ, પવિત્રતા માટે અગ્નિ, લક્ષ્મી પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુ, જ્ઞાન માટે જ્ઞાનેશ્વર શિવજી અને મુક્તિ માટે ભગવતી શિવાની પૂજા કરવી અત્યંત આવશ્યક છે. વિદ્વાનોને આ દેવતાઓની પૂજા કરાવ્યા પછી જ બીજી પૂજામાં સફળતા મળે છે. નારદ સાંભળો, આ પ્રમાણે ભગીરથજીએ ગંગાજીનું ધ્યાન કર્યું. અધ્યાય 11 સમાપ્ત. બોલો શ્રી અંબે માથે કી જય.